સાધો પુરુષ હોય તો વાત એની બે શબ્દ સાંભળે તો સારું લાગે છે. ઠંડક વધે સારું, બીજું કઈ જ્ઞાન માં અમે કશું કશું આપ્યું, જ્ઞાન માં શું શીખ્યો કે એને વાંચવા જ્ઞાન માં શું શીખ્યો તને સમજણ પડતું ને બોલ. ધીરેન્દ્ર છે તે કહ્યું નઈ ને, એ બધું આ બધું કશું જાય નઈ. આ તો એક જાત મન ને આનંદ શાંતિ રે, સારું લાગે રે. સાચો પુરુષ છે એને દેશ હજુ વાંચેલા હારા, કારણ કે હાર્ટી નીકળેલું હોય ને તો આપડે હાર તો બહુ કરે. આપડા હાથ ને સારી કરે બઉ ચોખ્ખો માણસ. એ જ્ઞાન, એ જ્ઞાન ના કહેવાય, એ તો એક જાતનું જ્ઞાન માં તો કઈ હોય ને, જ્ઞાન માં તો આ ચોપડી કોઈ કોઈ ચોપડી જ્ઞાન હોય નઈ. આ ચાર વેદ ભણી ને એટલે આપડે લોકો શું જોવા તો હોઉં ભણી ગયો. પણ વેદ શું બોલે, ધીસ ઇઝ નોટ ડેથ, શું કે this is not dead, this is not dead, this is not dead. Sir, we have to say, go to Jnani. He said, this is dead case. This is dead case. Is it right? That's right. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. Yes. હવે પાંચ આજ્ઞા માં હું તને સમજાવું છું. શું તમારું નામ? શું? લલ્લુભાઈ. લલ્લુભાઈ, આ તમે શું થઈ ગયા? શું થયા તમે? કર્મ થી ખાઈડેલો હતો તેને બદલે શુદ્ધ થયો. આ બધા પાપો થયા. પાંચ તમે શુદ્ધ આત્મા બહુ ઇમ્પોર્ટન્ટ, જલ્દી અને નામ શું કહી લલ્લુભાઈ. હવે બહાર જાઓ કોઈ પૂછે તો તમે સુધાર્થમાં થયે તો આ બધા જાણવી પડે. બહાર જાઓ કોઈ પૂછે તમે શું કહેશો, કોણ છો તારે? મને બહાર જાઓ ત્યાં શું કહેશો તમે? લલ્લુભાઈ. લલ્લુભાઈ. હા લલ્લુભાઈ. હા એટલે આપણે એ ભાષા આપણે ભૂલી ગયા નથી. અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે. શું છે? અને બાર રિલેટિવ ભાષા છે, આ રિયલ ભાષા છે. બાર રિલેટિવ ભ્રાંતિ ની ભાષામાં આપણે લલ્લુભાઈ ભાઈ, એ ભાષામાં લલ્લુભાઈ. રિલેટિવ ભાષામાં લલ્લુભાઈ ભાઈ ના ધણી થાવ, છોકરા ફાધર થાવ, અને ભાઈ થાવ, અને મામા થાવ, બધું એ ભાષામાં બધું. એટલે વ્યવહારથી સમજ ને. અને ખરી રીતે તમે શુદ્ધ આત્મા. કેવું? શુદ્ધ આત્મા. ખરી રીતે તમે શુદ્ધ આત્મા. વ્યવહાર થી લલ્લુભાઈ, અને ખરી રીતે નિશ્ચયથી તમે શુદ્ધ આત્મા. ધ વર્લ્ડ ઇઝ ઇટ પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યુ આર લલ્લુભાઈ, યુ આર ફાધર ઓફ યોર સન, યુ આર હસબન્ડ ઓફ યોર વાઈફ, યુ આર બ્રધર ઓફ યોર બ્રધર. ઓલ વિશેષણ બધા રિલેટિવ વ્યુ પોઈન્ટ. And by real viewpoint, you are Shuddha Atma. There are two viewpoints. અને એ જ અહંકાર હતો. આજે અહંકાર એ ગયો અને ભ્રાંતિ એ ગઈ. તમે તમે શુદ્ધાત્મા છો અને રિલેટિવ રૂપાણથી એટલે વ્યવહાર પૂરતા જ ફક્ત આ બલુદી છો. આવે વ્યવહાર ચલાવવા પૂરતા જ બલુદી. કેવું તમને ખબર માં આવી ને? સમજણ માં આવે છે ને? બધાને આ સમજણ માં કહેજો. એટલે રિલેટિવ રૂપાણથી વ્યવહાર માં તમે લલુ ભાઈ વ્યવહાર માં બાય ના ધણી થાય, છોકરા પાપ થાય, બધું વ્યવહાર થી બધું ને ખરી રીતે નહીં, એક્ઝેક્ટ નહીં, કાયદેસર નહીં, ખરી રીતે તમે શુદ્ધ નિશ્ચય થી. હવે આ ગાય ને ગાય ને બાર ની ભાષા રિલેટિવ ભાષામાં શું કે છે? ગાય ને ગાય ગાય કે છે. અને ભગવાન ની ભાષામાં શું શું છે? રિયલ ભાષામાં શુદ્ધાત્મા છે. પણ લોકોને ખબર જ નહીં. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બકરી, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગુલાબ નો છોડ, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. ધી વર્લ્ડ ધી પઝલ ઇઝ ધેર, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધી પઝલ. વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. એટલે તમારે રિલેટિવ ને રિયલ બે જોવાનો, બે બે આજ્ઞા આપી ને જોવાનો અભ્યાસ કાલથી શરૂ કરજો. પહેલા નરેલો ઇન્જિન હોય ને, હેન્ડલ મારવું પડે, પછી એને મેરે સહજ થઈ જાય. એટલે પહેલું જોવાનો અભ્યાસ કરવો પડે, પેલો હેન્ડલ મારવું પડે. કે રિલેટિવ આ વાંચથી દેખાશે, રિલેટિવ બધું વિનાશી આ વાંચથી દેખાય, અને રિયલ અંદરની વાંચથી દેખાય. બરોબર ને? એટલા બે જોતા જોતા બધો અભ્યાસ કર્યા કરશે. ગાયમાં ભેંસમાં બધામાં આત્મા વ્રત થયો ભૂતે શું તમને દેખાશે. બરોબર ને? અરે એક્ઝેક્ટ આ બુદ્ધિ થી સમજાય એવી વાત છે. આ બુદ્ધિ બુદ્ધિ દેખાય છે. બરોબર ને? હવે આ બે વાક્ય બે બે આજ્ઞા તમને આપી. આ બે આજ્ઞામાં કઈ અઘરું છે તમને? જોતા જોવામાં વાંધો છે? આવે ઘરમાં લાઈફ ની જોડે જોવાય, છોકરા છોકરા ને જુઓ ને તો છોકરાઓ ની શક્તિ આવે. શુદ્ધાત્મા થી જોઈએ તો કેટલી શક્તિ, કદી કોઈ જોયા જ નથી ને. તમે બધું ભ્રાંતિ વાળું જગત આપે છે. બુદ્ધિ વગર ના જ્ઞાની મળે તારા પછી મોક્ષ દાતા કહેવાય. મોક્ષ નું જ્ઞાન આપવા પોતે નિરંતર મુખ માં રહેતા. અરે અમારું આ પાંચ આજ્ઞા આપું છું, જો તમે એ આજ્ઞા પાડશો અને પછી એક ચિંતા થાય તો મારી પર $2,00,000 નો દાવો મળવા. એક ચિંતા ન થાય એવું આ જ્ઞાન છે આપ્યો છે. પછી ખબર આ બે આજ્ઞા પછી અઘરું છે? રિલેટિવ રિયલ માં કશું અઘરું છે ભાઈ તમને? ભાઈ તમને કોઈ અઘરું લાગે છે? આ અભ્યાસ જોવાનો કાળ કાલથી બેનો સમજ્યો. સાસુ નામ જ જોયે, સસરા નામ જ જોવું, ગણી નામ જ જોવું, સોગરા નામ જ જોવું. પેલા વાંચતી એટલું જ જોતા હતા. મારો બાબો ગોળો જ છે એટલે મારે ભગવાન નો ડાયો છે ને. ગોળો આવતી દોડું દેખે પણ ભાઈ ભગવાન ડાયો છે કે નહીં? એટલે તિરસ્કાર ના કરાય. શું કહ્યું? આપડા લોકો એક કાકા હતા, રિયા કરતા હતા, પાછા આવ્યા. કેમ પાછા આવ્યા? એક ગઢડું બધું કે ગઢેડા બઢેડા ભગવાન શું કે છે એના ભગવાન ને? મારો તિરસ્કાર એ કરતા ગઢેડા જોયા છે કે છે? એટલે આવી રીતે તિરસ્કાર થી બધા રાગદ્વેષથી બધું આ સંસાર મંડાય છે. બરોબર ને? એટલે આજે જાણતા હવે આપડે ગઢેડું પડે તો આપડે અક્ષુગન થાય નહીં. ભગવાન જોઈએ નહીં કઈ કરો દેખાય. ભાઈ ભગવાન જોઈએ એટલે પછી કશું અક્ષુગન થાય મહેન્દ્ર દેખન થાય ને. ત્યારે ગજરો મળી નાખશું કે થાય વાડી ની મળી નાખશું. મારે વાડી માં ભગવાન નથી બેઠા. આપડા લોકો હું બાપી નાખું કઈ જમતી જીવાય ના રે, જીવાય ના રે. આ ઇન્ડિયન એ પોતે જમતી જીવાય નહીં અને બીજા જીવાય ના રે. એટલે આ બે વ્યૂ પોઈન્ટ તમને સમજાઈ ગયા ને? રિલેટિવ ને રિયલ બે જોવાનો અભ્યાસ શરૂ કરજો, આ સ્પીડ શરૂ કરજો. ધીમે ધીમે સહજ થઈ જશે પછી, એટલે રાગદ્વેષ નહીં થાય તમને. પછી ભગવાન દેખાય એટલે રાગદ્વેષ ના થાય, બરોબર ને? હવે ત્રીજી આજ્ઞા આપું છું, બે આજ્ઞા તો તમને સમજાઈ ગઈ ને. હવે ત્રીજી આજ્ઞા આપું છું કે અત્યાર સુધી તો લલ્લુભાઈ તમે જાતે જ કરતા હતા બધું, આ તબજ કમાતા હતા. લોકો કહે છે હું કમાયો 10 લાખ રૂપિયા કમાયો તો હતી, હૈડ ફૈડ હૈડ ફૈડ કરે તમે 10 લાખ ડોલર કમાયો, અને સાથી ગાડી ફર ફર કરે, અને ગાડી સાથે કેરી લાગ લઈ દોઢ ધામ કરી ગયેલે. પણ પછી જરા ખોટ જાય ને 2-3 લાખ રૂપિયા 3 લાખ ની, એટલે આપડે કઈ કેમ મને ઠંડુ લાગે છે. ભગવાન રૂઠો છે, અરે માં કમાયો તો શું કમાયો, રૂઠ્યો ભગવાન ખોટ કહેતા. એવું ભગવાન ને ખોટા આરોપ આપે એ વાલો, હાલે ખરા ઈ દેરો ભગવાન ને આરોપ હાલે, ભગવાન ને આરોપ આપે. હું તો ના બોલાય, બોલવો તો એવું બાજુ બોલું કે સ્ટાર છે મને આપ્યું અને સ્ટાર ભલે આ તો કમાયો હું દાપણ દાપણ નો ટીકડો અક્કલ નો અક્કલ નો આદાન અને પછી કોઈ ગેટા ભગવાન ને ગાડી ગયા. આવું બધું બોલે તેથી શું દુઃખદ સારું બેસી જાય ને. આ કોણ કરે છે? હવે એક માણસ એવો નીકળ્યો, તે કે છે કે મારો નાનો છોકરો પહેરાયો, તેની બહુ મોર ભગી આવી તારથી દશા બેઠી. મારા ભૈરી નું નામ તો શું, નાનું ભૈરી આવી છોકરી મોર ભગી ગઈ, એટલે એને મોર ભગી તારા માટે એ શું કરે બિચારી, એટલે એને બિચાર અખીર ખાવું પડે એવું તો બોલે. હવે કોણ કરે છે સમજાવું? ભગવાન કરતા હોય તો ભગવાન ને બંધન થાય, જે કરે કરવું એ ચેતન નું કામ જ નથી. ચેતન માં એ ગુણ જ નથી કરવાનો, સક્રિય સ્વભાવ છે. તે ભગવાન જો કરતા હોય ભગવાન ને બંધન થાય, અને આપણે કરીએ તો આપણને બંધન થાય. આપડે કરતા નથી પણ અહંકાર કરી, મેં કર્યું. આપડે પોતે કરતા કરી ને પણ અહંકાર જ કરીએ છીએ કે આ મેં કર્યું. કરે છે બીજું શક્તિ. હવે કોણ શક્તિ કરે છે તમને સમજાવું કે ઇંગ્લિશમાં અને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું છું, અને ગુજરાતીમાં તમને સમજવા માટે વ્યવસ્થિત શક્તિ કહું છું. શું કહું છું? વ્યવસ્થિત શક્તિ એટલે શું? આ દુનિયા અનાધિકાર વિસ્તાર ને સૂર્ય ચંદ્ર તારા બીજી બધી અને વ્યવસ્થિત એક્ઝેક્ટ જ રાખે, કોઈ જાતનું આસુપાસ ના થવા દે, બધું અને વ્યવસ્થિત શક્તિ જ આ બધું ચલાવી દેશે દુનિયા. સમજો ને? આ એ ચેતન શક્તિ નથી, એ કોમ્પ્યુટર જેવી મોટી જબરદસ્ત શક્તિ છે. સમજો ને? એટલે એના માટે વ્યવસ્થિત ચલાવે છે આ. એટલે તમારે વ્યવસ્થિત બધું આવે લલુભાઈ થાય એવી છે. તમારે તો લલુભાઈ થયા જુદા, એટલે પાડોશ તરીકે રહેવાનું આવે. લલ્લુભાઈ શું કરે છે જોયા કરવાનું. જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી, તમે તમે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી. લલ્લુભાઈ જે કરે એ જોયા કરવાનું, લલ્લુભાઈ મન જે કરે એ જોયા કરવાનું. તમારે આ મન જોઈ લેવા દેવાની, કોઈ જોઈ લેવા દેવાની, તમે આ દેહથી છૂટા પડી ગયા. બરોબર? એટલે તમારો મન લલ્લુભાઈ ના ઉપરી, તમે તમારે એમની સુપરવિઝન કરવાનું. બરોબર ને? હવે વ્યવસ્થિત શક્તિ બધું તમારું ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ લલ્લુભાઈ પેદા કરશે અને એ આધાર બધું ચાલ્યા કરશે. હવે વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપું. વ્યવસ્થિત શક્તિ તમે સમજો ને? વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવેલી છે એમ કહું છું, પણ એનો દાખલો હું આપું છું કે આ કાચનો પ્યારો હોય અને હું લઈ જતો હોઉં અને મારા હાથમાં સરક્યો સરક્યો ને મેં આમ ઠેઠ પ્રયત્ન કર્યો પણ છતાંય પડી ગયો, ભાગી ગયો. મેં ઠેઠ પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો, ભાગી ગયો. તારે કોને ભાગ્યો? એ તાર લોક શું કે તમે એકલા જતા ને તારે બીજું કોઈ હતું નહીં, એટલે તમે જ ભાગ્યો. કે લોક તો એવું કે ને, જેવું દેખે એવું કે તારા, એટલે મારે આ કબૂલ કરવું પડે. શું કોઈ હતું નહીં બીજું, એટલે એમ જેવું દેખાય જેવું બોલે છે, એટલે મારે કહેવું પડે આ મેં મારી ભૂલ થઈ. પણ ખરી રીતે તારે વ્યવસ્થિત શક્તિ તોડે છે. આ નોકર ચાલીને આવે છે ને તો તારે તોડે નહીં બિચારો, સમજે ને? એ નિમિત્ત બની જાય બિચારો, પણ વ્યવસ્થિત શક્તિ તોડતો બંધ થાય એ નિમિત્ત બનાવી દે. આ બધા ઉઠાઈ બધા ધર્મ આવેલા માં ત્યારે માણસ એને ત્યાં છોડી દીધી ચાર વાગે ઘરમાં ને. એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ બધું તોડ ફાડ બધું આ સપ્લાય બપ્લાય બધું એ કરે. એટલે પ્યાલો કાચનો પ્યાલો વ્યવસ્થિત વ્યક્તિ શા માટે ભાગી નાખ્યો? કારણ કે આપણા લોક એક ડઝન કપડા બી લાવે ને તે હાથ કેળી ઉધી તરફ એવા કે. એટલે પછી પેલા પ્યાલા નું કારખાના વાળા ના ચાલે વ્યવસ્થિત વ્યક્તિ બધા નું ચલાવવાનું ટી માત્ર નું. એટલે પ્યાલા નું કારખાના વાળું ખાણીઓ વાળાનું સપ્લાય કરે છે. તમારે કોઈ ચિંતા રહી એમાં સપ્લાય કરે તોડફાડ એ કરે પછી તમારે જોયા કરવાનું. શું કોઈ જગ્યાએ ગયા સભા તમે ત્યાં આગળ બહાર જોડો હતો સારો નવો હતો $50 નો અસર લઈ ગયા બાર ડિગ્રી આપડે જોવું કોઈ થઈ ગયું વ્યવસ્થિત ઉઠાયું શું કેવાનું. બે દાડા પછી પચીસ નો ત્રીસ નો ચાલીસ નો હાઈસ ના પણ ડોલર નો મળી આવશે વ્યવસ્થિત સપાઈ કે દેશે તમને બરોબર ને. વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી દે છે. હવે એક દાખલો મેં આપ્યો પણ બીજો દાખલો આપું વ્યવસ્થિત શક્તિ હોય એટલે તમને ચાર રહે. હવે આપડે બેંકમાં ગયા ગયા ને બસો ગજાલો બસો રૂપિયા છે આપણી પાસે $200 છે અને બીજા $2000 લીધા આપણે બેંક માંથી. હવે $2000 જુદા મૂક્યા આ ગજા મૂક્યા આ ગજા બસો મૂક્યા બે જુદા જુદા ગજા મૂક્યા. પછી આમ જતા હોઈએ રસ્તામાં ભાડ વાંચવા આવે બિવેર ઓફ સીઝ એટલે આપડે સમજી જવાનું કે આપડે કેવાનું લલ્લુભાઈ લગતો ખરાબ છે ગજડ આવી રાખજો ભાઈ દિવાળ ફીસ લખેલું આવે એટલે આપડે લલ્લુભાઈ કેવાનું લગતો ખરાબ છે ગજડ આવી રાખજો એટલે લલ્લુભાઈ ગજડ આવી રાખે. પણ પેલી જમાતી કાતી નથી હોતી એટલે વાટેલા મરચા બચ્ચા બધું તૈયાર રાખે આમ થાય અને આજ સુધી કેમ લઈ ગયો એટલે વ્યવસ્થિત કહેવાનું શું કહેવાનું. પછી ગજુ જોઈ રહ્યાનું બચો બચ્યા વ્યવસ્થિત લીધા કે $2000 લીધા આમ જોવા ગયા તો $2000 ગયા બેસે રહ્યા ભાઈ એટલે $2000 વ્યવસ્થિત લઈ લીધા. આપણે પકડ્યા દાદાનો કઈ ગુનો છે તે આજ પકડ્યા આજે વ્યવસ્થિત પકડ્યા અને આપણો ગુનાનો હિસાબ છૂટે કરી નાખ્યો. હવે આ લઈ ગયો એ પકડ્યા છે તારે ગુનેગાર શું કહ્યું એ તો અત્યારે મોજ મજા કરતો ખરે ને જેલી ખાઈ દેવું ગાડી એમ ફરે ને એ પકડ્યા છે તારે ગુનેગાર તમે પકડી ગયા પહેલાનો ગુનો આપડે કેવું ગજુ દેખાયું ક્યાં ગજા નું બસો હતા ને આ તો આ કશું હતું નહીં આ ગજુ કાપી આનું કશું હતું નહીં એટલે પેલા કે લલ્લુભાઈ ધન છે તમે અને જો આપડે $2000 ગયા એમ કહે તો આપી દે અને ઉપરથી ક્યાંક મૂર્ખા થયો તો હમસ્તાર એવું આમ મૂર્ખ કે રૂપિયા જાય અરે મૂર્ખ કે માંડવી ભાવે એટલે આપણે કહેવાનું કે ભાઈ કશું કર્યું નથી એમ કરીને ચાલવા મળ્યા. રસ્તામાં પોલીસ ની ગેટ આવી તો આગળ આપણે વ્યવહાર એ કરવું જોઈએ તારે પડી ગઈને દેખાડવાનું ભાઈ આ રજૂ કઈ છે બે હજાર ગયા છે કેસ નોંધી લેજો ખાલી શું કહ્યું કેસ નોંધાવી અને પછી ગડબડી ગયા ગડબડમાં 8 લાખ વાયા રાખતા પણ મારી મન બુમા પાડવા મળ્યું આ લલ્લુભાઈ તમે તો કહેશો બધું વ્યવસ્થિત છે પણ પેલા બાકી આપવાનું છે એનું શું થશે કાલે મન બુમા બુ કરે ના કરે તારે પેલા બાકી આપવાનું તમે તો કહ્યું વ્યવસ્થિત લઈ ગયું અને કશો વાંધો નથી પણ આ તો આવવાનું બાસ આપડે જોડે ધ્યાનથી હોય ચાલવો પડ્યો તો રાગે પડ્યું કે ભાઈ મન પૂજા કરે હાલવા મને કશું નહીં મનને મન કશું હાલે અને આખી રાત બધા માર માર કરે જમ્પીને ઉકવાય ના દે હું એટલે આપણે શું કરવાનું કે ઘેર જઈ સમજી જવાનું આજ મન ઊંઘવા નહીં દે એટલે આપણે ઉપાય ફરી કરવાનો ઘરમાં જઈ અને બધાને કહેવાનું કે આજ સત્તાની કથા જો ખૂબ દૂધ નાખી પ્રસાદ બનાવો અને જરા ભજિયા છે રહીતું છે બધું બધું બનાવો એટલે બધા શું જાણે કે આજ કઈ કમે લાગે છે બધા ખુશમાં આવશે અને સારું બનાવે ને પછી લલુબેન કહ્યા ભરચક ગમાવ કયા છે અહીં સુધી દાબી લાગી ખાવું અમારા જીમ સુધી જોઈ લેવાથી પણ હસતા રાખતે ઊંઘા આવી જાય ને ખાધા પછી હા તમે બેઠા બેઠા ને તે વાંક્યો વિચારવા મળી એટલે જઈને ઉછી ગયા છે આખી રાત મન મન દુખ્યું બાકી રાત અને હવાર માં ઉઠ્યા પોલીસ વાળા આવ્યો હોય પોલીસ વાળા કહે શું છે તારે સર કે છે પકડાઈ ગયો છે આમ તે આખી રાત રમી રમ્યો અને દારૂ પી પૈસા પાડી કરી છે આપડે કઈ 2000 રૂપિયા કઈ વધ્યું છે ત્યાં આઠસો હારી પત્તી વધ્યા છે આઠસો હારી પત્તી એટલે આઠસો આઠસો હારી પત્તી આપડે લઈ લેવાના પછી આઠસો રૂપિયા ગજા મૂકવાના હારી પછી ડોલર છે એમાં $15 પોલીસ વાળા ને કઈ તમે લઈ જાઓ શું કહે આ ખાતર પાસે આટલું ખાતર ત્યાં દિવસ ના જાય છે વ્યવસ્થિત થાય છે આપણું કોણ જાય છે વ્યવસ્થિત જાય છે એટલે પછી આ પંદર એને પોલીસ વાળા ને અને પછી હારે દર હજાર પેલા ચીકારા હજી ના મળે ખાય શું વિચારો એને કઈ શું હારે દર અને આપડે આશો લઈને અંદર ઘરમાં જઈ અને તર તિજોરી ઉઘાડીને મૂકી દેવાના આશો અને બેંક ખાતે જમે કરવાના 2000 અને 1200 વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને 800 રૂપિયા મૂકી દેવા બેંકનું ખાતું ચોખ્ખું ને ફરી પાછા 2 મહિના પછી વ્યવસ્થિત ખાતે પાછા 4000 જમે થઈ જાય કઈક આપશે તે દાખલા પૂરા થઈ ગયા આ ત્રીજું વ્યવસ્થિત સમજાઈ ગયું ભાઈ વ્યવસ્થિત આ તમારું કરેલી છે એટલે તમારે તો ફક્ત જોયા કરવાનું લલ્લુભી શું કરે છે શું નહીં અને લલ્લુભી બહુ આકાઈ ગયા હોય 2 મહિના સુધી મોટલ માં કશું ના આવતું હોય અરે પેલા ટાઉન ના ભરવાના જે હપ્તો ભરવાનો હોય તેની ઉપાધી પડતી હોય તો ડિપ્રેશન લલ્લુભી આવે એટલે આપડે ભાઈ હરીશો હોય મોટો તો આગળ ટેડી દઈ લલ્લુભી કે હેડો હરીશા મજારી છે આગળ ત્યાં આગળ ટેડી આપડે હા ખબર થાય અમે છીએ ગભરાશો રે લલ્લુભી શું કહ્યું અરે 2-3 મહિના લાગે પાડી દઈશું કઈ તમે ગભરાશો નહીં કઈ એટલે આપડે મારે ખબર ઠોકવાનો શું કહ્યું એટલે લાગે પડી જાય પછી ખબર છે ને કોઈ ખગો ઢોકે નહીં આપણે અડચણ આવે ને તો બાપને કહીએ કે મારા તમારી પાસે 10-15 લાખ ડોલર છે તો મારે 2-1 લાખ આપો તો મારે ખોટ જતી રહે કારણ કે જો હું કહેતો હતો ને તો કાર અક્કલ નથી શું ધંધા માંડ્યો આ બધો એટલે ઉડતું એક તો આપે નહીં અક્કલ નથી ને આપણે બાપની પાસે કહેતા તો હારું છે કહ્યું કોઈ આશ્વાસન આપે નહીં 2 લાખ આપે કે 5-6 હજાર હોય તો આપે અને તે ચોપડી ના આપે ચોપડી ના આવે અને પછી બહેરીને આપણે કહીએ કે એ આશાસન આપશે બહેરી કહે એમ તમે આમળે છે તમારે દાગીના છે ને એટલા બસો 1 તોલા એ આપો તમારો વેતા નથી હું જાણતી નથી પેલી હજી દાગીના આપ્યો નથી તે પેલો મારો વેતા જોઈએ બે પૂરો સરસ દાગીના અમારે નહીં લીધો હવે ચાલશે ગાડું અત્યારે કહીએ આ વ્યવસ્થિત શક્તિ આવી આજ્ઞા પૂરી થઈ ગઈ હવે હવે આગળ ચાલો ભાઈ તમે બધાને સમજાય છે કઈ આજ્ઞા પૂરી થઈ ગઈ ચોથી આ ટાઈમ માં કઈ અઘરી છે ચોથી ચોથી તમારે ઋણાનુબંધ કેટલા છે ઋણાનુબંધ લોકો વ્યવહારી લેવા રહ્યા ઋણાનુબંધ અગા વાલા ઋણાનુબંધ એ બધા કેટલાક છે 200, 500, 1000, 2000, 5000, 50 50 તો બઉ ચીકડા બઉ ચીકડા બઉ ચીકડા બઉ એને જોતા બઉ વાર લાગે એવા છે પણ બીજા મોટલ માં આવે એ બધા આપડે હમણાં ઋણાંગ વગર આપડે હોટલ માં આવે નઈ. ઋણાનુબંધ ના હિસાબ થી હોટલ માં પણ આવે નહીં. માટે એ બધા ઋણાનુબંધ એ બધા ને હોટલ માં આવે. કેમ છો લલુભી? કે તે ઋણાનુબંધ લલુભી દાસી કે કયો એમ કે ઋણાનુબંધ ને. આમ તો આપડે અમુક જોયા કરે તો એ ઋણાનુબંધ આખા દુનિયા જોયે નથી ને. અમુક કહે પાંચ 25,000 કે 50,000 માં એટલા એટલા જોડે આ બાટાકુટ છે. એના બદલે હવા ચારા બધી વસ્તી જોડે બધા હોય છે. ભટકાવવું પડે છે આપણે વગર કામ. એટલે આનો નિવેડો આવી જાય ને આ ઋણાનુબંધ નો તો આપણે છૂટા થઈ જઈએ. એટલે આ ઋણાનુબંધ ને શું નામ આપશો? ઋણાનુબંધ શબ્દ બોલતા અઘરું પડી જાય. એટલે અને તમે ફાઇલ કહેજો. ફાઇલ ને ફાઇલ આ તમારે લલુભી ફાઇલ નંબર વન તમારી. તમે શું જાત ના તારે આ રહ્યું કોણ? તારે ફાઇલ નંબર વન અને વાઈફ ફાઇલ નંબર ટુ. અને ફાઇલ ની વાઈફ ની ફાઇલ નંબર વન ને ટુ તમે કરાવો. છોકરા 3, 4 બાપ 5, 6 બધા ફાઇલો સમજી લેવાના. હવે આ ફાઇલો કરવાનું શું? આ ફાઇલો સંભાળવા નિકાલ કરવાનો. શું કરવાનું? હવે એક ઓફિસર હતો તેના કારકુન ને કહે છે કે આ બધી ફાઇલો નિકાલ કરવાની પડી રહી છે. હું તમારા પગાર ઉપર કાપ મૂકીશ. કે છે સાહેબ કાપ ના મૂકશો તમે કોઈ કરી આપું. ત્યારે આ બધી ફાઇલો છે એના કોઈની પર ગુસ્સો ના કરશો અને કોઈની ચા ના પીશો અને બધી નિકાલ કરી નાખો. શું બધા બોલાય બોલાય એટલે ફાઇલ નો સંભાવ નિકાલ કરી નાખો. ચા ના પીધી ગુસ્સો રાખે એ આપણે સંભાવ ફાઇલ નો નિકાલ કરવાનો. શું કરવાનું? ફાઇલો નો સંભાવ નિકાલ કરવો એ આજ્ઞા. કે ફાઇલ નો આવે શું પેલા સંભાવ નિકાલ ના કરતા એ ઈચ્છી લઈને આવતા હોય તો આપણે ખુશ થઈ જઈએ. એ ખુશ માં આવતા હોય તો આપણે ખુશ થઈએ. સંભાવના ની કારણે એ જેવો થાય એવું આપણે થઈએ. એમાં ભલી વાર આવે આપણે સંભાવે અને ચીડી ના આવતો હોય તો સંભાવે નિકાલ કરવો. એટલે તમારે મનમાં નક્કી કરવાનું સંભાવે નિકાલ કરવો. તમારે આજ્ઞા થાય મારે જોવાનું. તમારે તો મનમાં નક્કી કરવું સંભાવે નિકાલ કરવો. મારી આજ્ઞા પાડવી. એ આજ્ઞા પાડવાની આજ્ઞા ની પાછળ જ બધું બળ ભગવાન નું હોય. ખબર ને? કે ભગવાન દાદા ભગવાન બધું જોયા કરશે. ખબર ને? એટલે આ સંભાવે ફાઇલ નો નિકાલ કરવો છે. ચોથી આજ્ઞા સંભાવે ફાઇલ નો નિકાલ. હવે એના માટે દાખલા આપું કે આપણે ઓફિસ માં જવું છે. ઘરનો રાઈટ ને કહ્યું કે ભાઈ તમે મારું જમવાનું મૂકો. સાહેબ રાઈટ ને કહ્યું 5 મિનિટ માં આવો. એટલે પછી આપણે 5 મિનિટ પછી જતા હોઈએ. નહીં બેસતા એમના હાથમાં જે ઘડીની હતી શાંતિ તે બધા ફરી ગઈ. ઘડી ઊંધી થઈ ગઈ. તપેલી શું થઈ ગયું? તપેલી ઊંધી થઈ ગઈ. આપણું કયું જ્ઞાન હાજર થશે? આપણું જ્ઞાન તમને કયું હાજર થશે? કોને ઊંધી કરી એવું તમારું જ્ઞાન હાજર થશે? વ્યવસ્થિત ઊંધી કરી. આ વ્યવસ્થિત ઊંધી કરી એમને નથી કરી બિચારે. વ્યવસ્થિત ઊંધી કરી એટલે આપડે એમને વાઈફ ને શું કહેવાનું? ડજા નથી ને કઈ. શું કહેવાનું? કારણ કે આમ કરે તમે ધાલ ખ્યાલ છું. કોણ થયું આમ કરો છો? આવડ્યું નહીં આ દુનિયામાં કોઈ નહીં ધાલ ખ્યાલી. આ બધા આ તો બધા અહંકાર કરે છે. એટલે આપડે કહે કે ભાઈ હા તાજા નથી ને આજ્ઞા. પછી હવે બીજી આજ્ઞા તો પાડી આવતો. આખી આજ્ઞા પાડવી કરે ને. કારણ કે ફાઇલ છે ને ત્યાં જમવાની ફાઇલો નીકળતો કરવો પડે ને. તો આપડે કહીએ કે હવે રહ્યા જાય દાખલી તૈયાર છે અને જરા થોડું કાઢે એટલે પછી આ એક દાખલો આપ્યો. એક દાખલો થયો. આ બીજો દાખલો આપો. સમજો ને? તમે એક રૂમ માં બેઠા છો અને ત્યાં આગળ દાદા શુદ્ધાત્મા નું ધ્યાન કરો છો અને પારણા ઉપર આમ થયું એટલે તમે અંદર બેઠા બેઠા શું કરો? ધ્યાન ધ્યાન જ કર્યા કરો કે એનું કઈ ધ્યાન એ કરવું પડશે? જો ધ્યાન કર્યું બધા છો કે તમે શું કરી રહ્યા છો એટલે તમારે શું કરવું પડે? તમને શું લાગે, કોણ આવ્યું એવું લાગે? આપણું જ્ઞાન શું કે જ્ઞાન ના આધારે કોણ આવ્યું એવું લાગે? કોઈ પણ હશે એમ કે ના બે તો ઘણા કહેતા હતા ને કોઈ પણ હશે તે આપડે જ્ઞાન થી શું સુધાર્થમા નહીં ખાઈ લાવી કોઈ ખાઈ લાવી મનમાં સમજી જાય કોઈ ખાઈ લાવી હવે ફાઇલ પણ કોણ છે એ તપાસ કરવા માટે બહાર નું ગાઈએ ત્યાં ખબર પડે બહારનું ગાઈએ ત્યાં ખબર પડે 50 નંબર ની ફાઇલ જોડે સ્ટોર વાળો હતો મુસલમાન સ્ટોર વાળો આપણી ઘરની જોડે સુલેભાન તું શું આવ્યો છું ત્યાં ખોર ના કઈ કોથરા હતા મહેતાજી પૈસા નહીં હતા મહેતાજી પૂછી કેમ પૈસા નહીં હાલતા ત્યાં કઈ કોથરે 80 રૂપિયા ભાવ હતા લખી લાવ્યો એટલે 240 રૂપિયા નો ઝઘડો થયા એટલે આપણે એને બિહારી અને સમજાવી પટાવી અને અમે તો કાયમ ના ઘરાક છીએ એમ છે તેમ કે સમજાવી અને 240 બધે 120 આપી દઉં છું મૂકી દેવાનું તમે શું સંભાળ નીકળી દઉં અને પછી જાય ત્યાં ચીલે મને પૂછી લે ભાન કઈ દુઃખ થયું નથી ને ત્યાં કે નહીં થાય નહીં થાય નહીં સારું શું જ નહીં હોય એ થઈ ગયું આપણે સમજ ને ભલે ને પછી 5 લાખ હોય તમારી પાસે ના હોય તો 5-25 હજાર માં નિવાડો કરાવતા હોય તો એને ગાડી માં જ ગાડીને પણ એને ખુશ કરજો વ્યાજ ના હોય તો એવું રખજો સમજ ને આ કાયદો એવો નથી કે રૂપિયા પૂરેપૂરો ચૂકવાય એનું મનનું સમાધાન કરવાનું છે શું છે આપણે લોકો તો શું કે દૂધે ધોઈ ના આપી વાના પૈ નહીં ને હું વાના પૈ ની કઈ પણ ચીજ નહીં કરી દે તું એના મનનું સમાધાન કરે સમજ ને આ તો વાના પૈ આપે ને બસ ચીરાય તો બહુ તાવ એમાં આ છે તો ઠીક છે આ તો બે તમને આપી જાય વાના પૈ આપે એટલે પણ આપણે એ જુગાવ બતાડ્યું અને પેલા આપે ઓછા અને નીકળ નીકળ લાવે શું કઈ આપડે નિકાલ કરી ગયો કે ત્યાંથી પછી ત્રીજે ઘેર પાછો એવા 3 કોથળા આપેલા ત્રીજે ઘેર તો ત્યાં ગયો ત્યાં જવાની વડવા છે મુંબઈ માં કોંગ્રેસ ના મોટા મોટા માણસ તો પણ મારો ભાવ વધી ગયા તો શું કરું આ પેલા કોંગ્રેસ ના માણસ દબડાવા જાય પણ આ કઈ મિયા ભાઈ દબાઈ જાય કે એમ તો ઘરની ખોટકી ને દબાય કોઈ એટલે મિયા ભાઈ ઘણું કર્યું પણ ગોઠ્યા નહીં સાહેબે અને સાહેબે મેં મનમાં જાણ્યું કે એને ફફડાવો હારો કરીને એટલે મેં સીધો થઈ ગયા તો એ કહે તું આ પૈસા લે જોઈએ કામ કરીને ફેંક્યા લે અડી જોજે હું જોઉં છું તને કેવો તું અડું છું પૂરેપૂરા પૈસા ફેંક્યા હું એને તો પેલો મિયા ભાઈ ડરે નહીં ને રાણી રહ્યા બધા રાણી ગણીને બધા મૂકી દીધા અને પછી જીવરીને સાહેબ ને આનંદ કરી એટલે સાહેબ ને હવે ગોઠવ નહીં આ તો સાહેબ કે એ સળિયા ઉભો રે કે છે સળિયા પાછળ કાલ ક્યાં હુકમ હશે હું તને જોઈ લઈશ કે છે સાહેબ મેં બી દેખ લઉંગા કે છે એટલે હું પૂરા વિચાર આપ્યો વધારે કહું છું મેં બી જોડે એટલે કહું હું મેં બી દેખ લઉંગા તમે જોઈ લઈ શકો તો પૈસા પૂરા આપ્યા અને વેર એટલે આ કાળમાં વેર વધારશો નહીં આ કાળમાં વેર થી બંધન છે સદગુરમાં પ્રેમ થી બંધન હતું અત્યારે વેર થી બંધન છે માટે કોઈ જગ્યાએ વેર થતું હોય ને દિવડ લાગો ના માગતો હોય તો પાંચ પછી ડોલર આપીને હું શું મૂકો કે પણ વેર ના વધારું અને કોઈ ઘરાક ઘરાક આવ્યો મોડલમાં અને દાવડી નલાયક હોય તો આગુ પાછું ચા પાણી પીને ઘરના 5 ડોલર આપીને પણ એને સમજું ને કોઈ વેર ના વધારું કઈ એને એને પોતાનું ભણ તો છે જ નહીં એ પોતાની જવાબદારી હોય પોતાની જાતિ જવાબદારી મૂકીને કામ કરે આપણે એવી જવાબદારી કઈ નહીં આપણે સમજ ને કેટલા વાક્ય છે આ 4 આજ્ઞા થઈ અમારા આજ્ઞા વધારે જતો હતી જો હા સવાર માં ત્યાં આવી અને જરા પર નાખવાનું ભૂલી ગયા તો આપડે સમજી જવાનું કે વ્યવસ્થિત છે, ગુમાબુમ નહીં કરવાની. અને દાદા નામ થી બોલવાનું કે દાદા ભાઈ ખાર નાખો, એટલે ખાર મીટ પડશે અને પી દેવાની આપડે. શું કહ્યું? પછી પેલા કે તમને ખાંડ નથી બોલાય નહી, આપડે શું બોલીએ? કઈ તમને ખબર પડી ના પડી? કઈ એને પોતાને ખબર પડી ના પડે? ખરું ને? ગુમાબુમ કર્યા સો છે ત્યારે ફાઈલ ને જપાવ નિકાલ કરો ને. એક દાડો કે ચાર ચાર દિવસ ઠીક છે, આ તો રોજ ની લાગી, રોજ બે વખત નિકાલ કરશે. બધું ને એટલા સંભાવ નિકાલ કરો. થાળી ખાવાની થાળી આવી દે, થાળી કહેવાય, થાળી નો સંભાવ નિકાલ કરવાનો. બરોબર ને? ચાલો ચાર થયો ને, અમે કહો એટલું વાંધો આવ્યો નથી ને. હવે પાંચમી આજ્ઞા આપું છું. હવે અત્યાર સુધી તો આ લલગર લલગર નામનું બેંકમાં ખાતું છે, સિદ્ધાર્થના નામનું. લલ્લુભાઈ નામ સિદ્ધાર્થ પણ નહીં કહ્યું હવે આપણે જાણતા. એટલે લલુભાઈ રામ પર છે નહીં, અને છોકરા લલુભાઈ નામ ને સિદ્ધાર્થના નામ જેટલી તમે આજ્ઞા પાડશો એટલે જમે થયા કરશો. જેટલી આ પાંચ આજ્ઞા આપી છે ને, હવે સિદ્ધાર્થ આપડે એમાં જેટલી આ પાંચ આજ્ઞા આપી છે એટલી જમે થયા કરશે. જેટલી પાડશે એટલી. બીજું શું જમે થાય? એક તો આજ્ઞા જમે થાય. બીજું અમે અમે કઈ આટલામાં બસો પાંચસો છે તે હોઈએ તો આ રીતે દર્શન કરી જવા અને આશીર્વાદ ફરી ફરી લઈ જવા જ્ઞાન ફિટ થવા માટે, તો એ પરમેશ તો આપણે જમે થશે. બીજું અહીં સંઘના પુસ્તકો બધા હોય છે, તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એના પૈસા નથી હોતા. એટલે તમારે અહીંયા માગણી કરો તો આ ઓફિસ માગણી કરશે, તમને બધું મોકલી આપશે. બરોબર ને? તમને પછી કહે છે કે તમે માગણી કરો કે કોઈ જતા જતા આવતા હશે કે તમે જાતે જજો. અગર અહીં અહીં આવ્યો છો આજે, આજે થોડું કઈ હોય તો લેતા જજો, પુસ્તક લઈને જજો. તો બરોબર ને? એ પુસ્તક તમારે વાંચો. તો બરોબર ને? હવે પછી એ જ તો આપણે તમે ગમે તે જશો પુસ્તક વાંચો. તે પછી આપણું એક માસિક નીકળે છે અક્રમ વિજ્ઞાન કરીને, એમાં દાદાની મહિના મહિનાની ચોખ્ખી એટલે તાજી વાળી નીકળે છે. એટલે વાંચવા લાયક હોય છે તે એકાદ વાંચજો. શું થયું? આ પુસ્તકો પૈસા નથી, પણ આ એ ખાતું જુદા પૈસા લે છે અને જલ ચલાવે છે. એટલે આ એ વાંચે, એમાં ફ્રેશ વાણી આવે બધી દાદાની, અને દાદાની બધી વાત સાંભળવાની મળે, ફરી વાંચવાની મળે, સાંભળવાની મળે. એટલે એટલું વાંચજો. સમજ ને? અને બીજા પુસ્તકો તમારે તો ફ્રી વપરાશ થાય, કારણ કે મારી વાણી વેચાય નહીં, આપતો વાણી કહેવાય. આમ શું એટલે વેચાય નહીં? દસ ચાર બે લાખ રૂપિયાના પુસ્તકો એમને આપ્યા જ કરે. હવે આ પાંચ આજ્ઞા મેં તમને આપી, થઈ ગઈ ગુરુ? હે? હવે તમે ખરેખર શું કરવાનું નામ? અહંકાર હતો તે આજે અહંકાર થયો. બરોબર ને? હું ખરેખર જ લલ્લુભાઈ છું એથી માનતા હતા, એ અહંકાર હતો, એ અહંકાર આજ ગયો. બરોબર ને? અને હું ખરેખર સિદ્ધાર્થમાં છું તે ત્યાં જઈને બેસી ગયો અહંકાર હતો, તે પોતાના જગ્યાએ જઈને. એટલે અહંકાર કહેવાય. જગ્યા સ્થાન ભ્રષ્ટ થયો તો તેને અહંકાર ગણાતો હતો. જો પોતે નથી તો આરોપ કર્યો એટલે અહંકાર કર્યો. હવે અહંકાર ના રહ્યો. આજે અહંકાર ગયો એટલે મમતા પણ ચાલી ગઈ. અહંકાર ને મમતા બે જતા રહ્યા અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ ત્યાગ નો કડા પૂરો રહ્યો નહીં. તમારે ત્યાગે કશું કરવા રહ્યો નહીં અને ગ્રહણ કરવાનું કશું રહ્યું નહીં. હવે સંભાવ નિકાલ કરવા રહ્યો બધા. શું કહ્યું? નિકાલ. આવું હોય તો નિકાલ, ખોટું હોય તો નિકાલ, તો નિકાલ કરવાનો. સમજો ને? હવે હવે મુસલમાન નો ગ્રાહક બેસે સુધાર્થમાં દેખાશે, તો મુસલમાન દેખાય ના દેખાય? હા, એટલે આપણે કોઈ ધર્મ ના પક્ષપાત ના રહ્યો આપણે, કે અમે વૈષ્ણવ ધર્મ છે, શિવ ધર્મ છે, કે સ્વામિનારાયણ ધર્મ છે, કે જૈન ધર્મ છે, કે મુસ્લિમ ધર્મ છે, એવું કશું રહ્યું નહીં. આપણે આપણે આત્મધર્મી કહેવાઈએ. કેવા? હા, આત્મધર્મ આપણો, આત્મધર્મ સમજો ને. આત્મા પોતે અવિનાશી, એનો ધર્મ અવિનાશી. કેવો? સનાતન ધર્મ. અને સનાતન સુખ પ્રાપ્ત થશે. બેનો બધું હવે બધું. એટલે આપડે આ પક્ષપાત ના રહ્યું, નિષ્પક્ષપાતી ભાઈઓમાં આ તો આપણે નિષ્પક્ષપાતી મંત્રો લખ્યા છે ને, કે જરા મોટર ધર્મ જરા ઓછી ચાલતી હોય તો મંત્ર હે કઈ લલ્લુભાઈ મંત્ર ખુબ બોલ બોલ કરો એટલે એમને મટન ચાલુ કર્યું. સ્ત્રી મંત્ર છે ને અંદર, બરોબર ને? કેતા રહેવું પડે આપડે, સંસાર વ્યવહાર તો ચલાવવો પડે ને. પછી ક્યાં સુધી આવી? હવે આપણે ઇન્ટરિમ ગવર્નમેન્ટ સ્થપાઈ. હવે ઇન્ટરિમ ગવર્નમેન્ટ આપણી સ્થપાઈ. ઇન્ટરિમ ગવર્નમેન્ટ અત્યાર સુધી તો હું અત્યાર સુધી તો બહિર્મુખી હતા, એટલે બહાર નું બહાર અંદર તો ઊંડા ઉતરતા જ નતા, અંતર્મુખી થયા જ નતા. ખબર ને? બારમા ભૌતિક માં રાખો દ્રષ્ટિ. ભૌતિક ક્યાંથી પ્રાપ્ત થાય? આ સુખ ક્યાંથી થાય? આ સુખ ક્યાંથી થાય? હવે અંતર નું સુખ ની ઈચ્છા દાન થયું, એટલે અંતર્મુખી થયા, એટલે અંતરાત્મા થયા. આજે શું થયું? આજ મૂળાત્મા આગળ બહિર્મુખાત્મા છૂટ્યા અને અંતર્મુખ અંતરાત્મા દશા થઈ, એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ થયું. હવે શુદ્ધાત્મા એ ફૂલ ગવર્મેન્ટ. શુદ્ધાત્મા ની પ્રતિ રહી ગઈ, તમે શુદ્ધાત્મા થઈ ખાતરી થઈ ગઈ. પણ હજુ એનો આ નિકાલ ખરેખર ક્યારે થાય? કે આ સંભાવ ભાઈ નો નિકાલ થઈ જાય તો ઇન્ડિયન ગવર્મેન્ટ માંથી ફૂલ ગવર્મેન્ટ થઈ જાય. આ ભાઈ નો નિકાલ કરવાનું થયું ને કામ બધું? જે કામ પૂરું થઈ જાય તો આપણે ફૂલ થઈ જાય. બરોબર ને? બીજું એ ભગવાને કહ્યું હતું કે નાની પુરુષાવા મળે તો એમની પાસે જ પડી રહેજો. બરોબર ને? તો પહેલાના જમાનામાં તો દુકાન છોકરા નો હતી અને પછી આત્માનું કલ્યાણ કરવા માટે કહી જાય. બરોબર ને? અત્યારે આ જમાનામાં તો દુકાન અત્યારે આ જીવન છૂટાય એવું જ છે ને. ખબર ને? ઘણું છૂટું હોય પણ છૂટાય ની કર્મ એટલા બધા કેસ લાયેલા છે કે પ્લેનમાં ફરે છે તો એને નવરાશ નથી પડતી. અને પેલા ને હેરી જતા તો આખો તો નવરા થઈ. અને અત્યારે પ્લેનમાં ફરતા એ નવરાશ નથી આવતી. ખબર ને? એટલે આપણે એટલે તમારે નાની પાસે પડી રહ્યા એવું તમારી પાસે છે નહીં. હું કોઈ મારી પાસે પડ્યો રહ્યો તો તમારી ફાઇલો ગુમા ગુમ કરી લલવી આવ્યા છે કે નહીં? લલવી આવ્યો ને? આ ફાઇલો તાર ફાઇલો ગુમા ગુમ કરે ને, એટલે એના કરતા હું તમને ઘેર જવા દઉં. ફાઇલો નિકાલ કરો ભાઈ. પણ હવે આ આજ્ઞા પાડવા માટે શું કરવું પડે? આ એક આજ્ઞા જરૂર પાડવા જેવી છે, આવશ્યક ચીજ છે. હવે એના માટે હું તમને રસ્તો બીજો દેખાડું. સબસ્ટિટ્યુટ રાતે જયારે સુઈ જાઓ, 9-10 અગિયાર વાગે ગમે ત્યારે સુઈ જાઓ, ત્યાં સુઈ જતી વખતે આંખ મીઠી અને દાદા ભગવાન નું નિધિ ધ્યાસન રહેવું જોઈએ. જેનું નિધિ ધ્યાસન કરીએ ત્યારે શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને. તો પેલું જોડે દેહા જોડે રહેવામાં એ જ કલર હતું, પણ એ આખો દાડો બેસી રહે થાય. અને આ એ રીતે જે થાય જેટલું લાભ થાય એટલો વાતો. પણ આ રીતે કરવાનું. અને કોને બોલવા કોને સાંભળાય એવું ધીરે શું થતા શું થતા આપણે કોણ સાંભળે કોઈ દખલ ના થાય એવું રીતે. એટલું બોલતા બોલતા સુઈ જજો. સમજ ને? હવે બુદ્ધિ જરા કુદાકુદ કરે. જો નિધિ દર્શન ના થવા દે તો બુદ્ધિને કહે કે કાલ બપોર આવજે, આજે રાત મને આટલું કરી લેવા દે. કહે શું કહ્યું? એટલે પછી બાળી દેજે કાલ બપોર આવશે. તું અહીંયા ડાકો ના કરીશ એટલે પછી કાલ બપોર પાછી આવશે. સમજ ને? એટલે આટલું કરજો બુદ્ધિને ના કહીને. પછી ક્યારે આપડી મનતા વાંચો.